આત્માઓ જે અહીંયા બેઠા છે વિશેષ પરિણામ રૂપે, તે દરેક માં અંશ છે કે પૂર્ણ સ્વરૂપ છે? કોળાના કઈ ટુકડા થતા કે ભગવાન ના ટુકડા કર્યા પીસી કર્યા? તો પછી ભગવાન કોઈ જેવું કઈ રહેતું જ નથી? ભગવાન જ છે, સર્વાંશ જ છે, બધી ભગવાન જ છે. એના ટુકડા લોકો કરીને ભગવાન જેવું ના રાખ્યું, લોકોએ ભગવાન ના પીસી જ કર્યા. અંશ કરું કઈ એના કોરોના અંશ કરે તો કેટલો હતો, કેટલા અંશ થાય કરોડો? એવું આ બધું ભગવાન અંશ કર્યા ન હોય, આવું નથી. સર્વાંશ જીવ માત્ર માં ભગવાન સર્વાંશ રૂપે રહે, એની 100% ની ગેરંટી આપું. એટલે આપણે જે છીએ, હું જે છું એ ટોટલ જ છું, સંપૂર્ણ જ છું. તારું સંપૂર્ણતાનું તને ભાન થવું જોઈએ. તો દાદા, આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર, આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને આ ચેતન તત્વ, આ બે સાયુજ્ય ભાવે રહેલા છે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને આ ચેતન તત્વ, એ બે સાયુજ્ય ભાવે સમાંતર જાય છે. હવે આની પાસે જે ઉપકરણો છે એનાથી આ સમજાય એમ નથી. તો આને સમજવા માટે આપણે ઉપકરણો તો આના જ વાપરીએ છીએ ને? મન બુદ્ધિ ચિત્ત અહંકાર આપણા જે ઉપકરણો છે, સાધનો છે, તેમાં એનાથી ચેતન તત્વ સમજાય એમ નથી. તો પણ આ સાયન્સ ઓફ એબ્સોલ્યુટિઝમ માં પણ તારી જાતને પામ એમ જે કીધું છે, જાતને સમજ, તું તું જ છે એમ કીધું છે, તો એમાં પણ ઉપકરણો તો આના આજ ને? ના, ઉપકરણ એમાં હોય નહીં. કેમ? શુદ્ધાત્માને કોઈ ઉપકરણો ખરા? ના. તો પછી એને હું શુદ્ધાત્મા છું એવું સમજવા માટે પણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર ની જરૂર ખરી ને? ના. તો કેવી રીતે સમજ પડે? હું આ કાનમાં સાંભળું, મગજમાં ઉતર્યું. પ્રજ્ઞારામ ની શક્તિ છે આ ઉપકરણો, અજ્ઞાનામ ની શક્તિ ના છે, અને પેલું પ્રજ્ઞાનામ ની શક્તિ નો છે. પ્રજ્ઞાનામ ની શક્તિ આ બધું કરે છે. એટલે તારે મેં આમની કઈ જરૂર નથી. અન્ય મન તો છે તે આખું ઝડપ છે, ફિઝિકલ છે. જો મન બુદ્ધિ ચિત્ત અહંકાર ફિઝિકલ હોય અને આ આખા ભાગમાં રહેલા હોય, ફિઝિકલ નથી. મન ફિઝિકલ, બધા ફિઝિકલ નથી, મન એકલું ફિઝિકલ. તો અજ્ઞા અને પ્રજ્ઞા બે જુદી વસ્તુ છે, તદ્દન જુદી. તો પ્રજ્ઞા શરીરમાં ક્યાં છે? શરીરમાં ના હોય. અજ્ઞાથી જ ચાલે સંસાર, બધો અજ્ઞાથી જ ચાલે. પ્રજ્ઞા શક્તિ તો મોક્ષે લઈ જાય. શું લઈ જાય? અમે જ્ઞાન આપીએ ને તો પ્રજ્ઞા શક્તિ ઉત્પન્ન થાય. ત્યાર પછી નિરંતર મોક્ષે લઈ જવા માટે જ પ્રયત્ન કર્યા. કારણ હું શુદ્ધાત્મા છું એવું જે બોલે છે એ પણ વાણી અને બુદ્ધિ અને એનો સાયુજ્ય ભાવ તો ખરો જ ને? એટલે રિલેટિવ ઇન્ટેલેક્ટ અમુક અર્થ સુધી તો રહેવાનું જ ને? નહીં, આપણે લેવા દેવા નથી. આ બધું પ્રજ્ઞા શક્તિ નું કામ શું છે? એ બધું ભણગર ઉતરવાની કઈ જરૂર છે? બધું પ્રજ્ઞા શક્તિ અંદર મોક્ષ લઈ જાય. અને અજ્ઞાન શક્તિ આમ કેન્સલ કરે છે. આ અજ્ઞાન શક્તિ બુદ્ધિ છે, એટલે બુદ્ધિ આમ કેન્સલ કરે છે કે અહીં શું ખોટું છે, અહીં શું ખોટું છે, અહીં શું જો. અને પ્રજ્ઞા શક્તિ તો આ ગજા અહીં શું સુખ છે, અહીં શું સુખ છે. બે શક્તિ જુદી નિરાળી શક્તિ છે. તો આપે જે કીધું કે પુરાણ કાળમાં લાખોમાં કોઈ એકાદ જણ પણ પ્રેમ લક્ષણામાં ગયું હશે, તો એને જે જોયું શું, પણ એને જોયું શું હશે? એમ એને જે જોયું હશે પરમ તત્વ, એ શું હશે? કોને? આપે જે કીધું ને કે લાખોમાં એકાદ જણ ને કોક ને એવું વર્ત્યું હશે, તો એને જોયું હશે જે, એ શું હશે? જેની ઉપર પ્રેમ છે તેની મેં જે સાચી વસ્તુ જે કહી ગઈ એને, એટલે પોતાનું જ રિફ્લેક્શન થયું. પોતાનું જ રિફ્લેક્શન. રિફ્લેક્શન કોણ પોતાનું? અમારી પર પ્રેમ થયો જેને, અને આખો દાડો ત્યાં અમાર નિરંતર બાર અમરે, એ પ્રેમ લક્ષણા પક્ષી કહેવાય. અત્યારે છે આપણા હેમત છે, બહુ છે માણસો. શું કહે? નિરંતર એક ક્ષણ વાર દાદા બોલાયા નથી એની તારી દ્વૈત થયું એ તારી બુદ્ધિ નું દ્વૈત જરૂર નહી મોકલે જતા તો પછી દાદા ભગવાન ને જય જયકાર ને પછી મહારાજ જય જયકાર બોલાવો ને શું વાંધો છે મહારાજ જય જયકારો એમ હું મારા જય જયકારો દરેક માણસ એમ બોલે હું એમ બોલું શ્યામલ ના જય જયકારો એટલે હું શુદ્ધાત્મા ના જય જય એમ જ બોલાવો ને દાદા ભગવાન શું કરે કોણ ના પાડે બોલાય ને એ બોલીએ ના તો એક વિશેષતા પુરવાર કરવાની વાત થઈ બરોબર છે પણ તને શું આમાં તારી બુદ્ધિ શું કે મારી બુદ્ધિ એટલું જ કે છે કે અહિયાં પણ થોડો ક્રમ પેઠો છે અહિયાં પણ થોડો ક્રમ પેઠો છે એટલું એટલું મારી બુદ્ધિ કે છે બરોબર છે કાઢી નાખવાનું આપણે અહીં જેવું નિવર્તન લાગતું હોય તો અમને કહેવાનું કે આ ક્રમ કાઢી નાખો તમે કયો ક્રમ કહેવાય અહીંયા આવ્યા એટલે પહેલા તો આવીને દાખલ થયા પછી ફૂલ ચડાવવા અહીંયા ચરણ વિધિ કરવી પદ ગાવા એટલે બધાની ઈચ્છા હોય ત્યારે બધાને ના પાડાય બધાને કોઈ ચા પીવે ને કેવું કોઈ ના હોય તેથી કે ચા કાઢીને ખાય આપણને નાતી મનુષ્ય હું ચા નહીં પીધો હું કહી દઉં છું એ ચા કોઈ નહીં પીવાની આવે બોલા તને ફૂલ ના ચડાવવાનું તે હોય બીજા બીજા ચડાવે આપણે ના તો મને અંદર થી આ વિધિ ગમતી નથી તો એ અણગમો અહંકાર નું સ્વરૂપ ગોડો અહંકાર દારો અહંકાર નું નહીં મેન્ટલ કહેવામાં આવે છે એ દાયા અહંકાર ની ચીજ છે આપડે બધાને ગમે એ આપણને ના ગમે એ દાયા અહંકાર ની ચીજ છે આપડે સમજી છીએ કે મેન્ટલ અહંકાર છે ઓળખવો લખાતા આવે તારે એ જ મૂકી દેવો એ છેદ મૂકો પણ અહંકાર કરીને જ થયું ને હા એ અહંકાર ચોખ્ખો હશે પેલા મેન્ટલ નકાર છે એ ચોખ્ખો હશે મેન્ટલ નો હોવાવાળી ચોખ્ખો હોય કેવું હોય એટલે જ્યાં સુધી મૂળ તત્વ થયા નથી ત્યાં સુધી એ શુદ્ધ અહંકાર તો રહેવાનો જ ને શુદ્ધ અહંકાર ભલો શુદ્ધ અહંકાર તો હતો ને સારું બહુ એટલે એને કાઢવાનો પ્રયત્ન નહીં કરવો જોઈએ નહીં એને શું કાઢવાનું કારણ તો જરૂર છે એટલે આ એ ફૂલા બુલા રહે ને એ ક્રમિક નથી એ તો શું એમ કહ્યું કે આ બધા આમ બેઠા છે એ ક્રમિક છે ત્યાં ક્રમ શું ઉભું રહેવાનું હોય ત્યાં ઉભું તો એ ક્રમું તારું આમ આડું થઈને તો ઉભું રહેવું અક્રમ એટલે શું તું કહું છું બધું ઊંધું હોય એમ ના દાદા ભગવાન બધાની વચ્ચે બેસે હું તો તૈયાર પણ બેવા નહીં દેતા મને તો તૈયાર છું શું હું તો આ બધાને કહું છું 50,000 માણસ નું કહું છું કે તમારો શિષ્ય છું શિષ્ય ગુરુ ની વાત જ નથી સમાન નહીં શિષ્ય છું લઘુત્તમ છું તો લાખા વર્ણ માંથી લઘુત્તમ છું મારે તો કઈ બેહવાની કેમ વાંચન પૂરતા બેહા નહીં દેતા પણ આ પુલા મારે જોઈતા નહીં ચડાય ચડાય કરે ખબર કોઈ વસ્તુ મારે ઉડતું બહુ જવા તો વિધિ મને ઉડતી કેટલી ફરી પડે હા તો શું કામ રોકતા નથી રોકવું એ અહંકાર કઈ જાતનો ના એટલે અહંકાર એક વખત ઈચ્છા પ્રદર્શિત કરી કે આ કરવાથી મને કષ્ટ પડે છે રોકવું એ તો મેન્ટલ અહંકાર મારો ઉભો થાય પણ મારો મેન્ટલ અહંકાર પછી કેવું ઉભો કરું હું પછી રોકવું જ ને જે આવે બરાબર એમ ના સવાર થી 7 થી તો 11:30 ગુજરાત ના ચાલે 2 કલાક બપોર આરંભ બધા સ્ટાન્ડર્ડ ને જોડે ભણાવો છો બધા સ્ટાન્ડર્ડ ને જોડે ભણાવો છો બધા સ્ટાન્ડર્ડ દરેક અને દરેક ને પોતાનું હિતકારી બધું કરવાનું હા હવે છેલ્લો પ્રશ્ન છે કે અંદર થી એમ પૂછે છે કે અંબાલાલ મુરજીભાઈ પટેલ એ જ્ઞાન પ્રાપ્ત થયા પહેલા અથવા શુદ્ધાત્મ પદ પ્રાપ્ત થયા પહેલા જે બધા દખા કરેલા બધા અખાડા કરેલા એ ચાર્જિંગ એનું શું થયું તમે ઈચ્છાઓ કરી હશે ને પૂર્વાશ્રમમાં તો પૈસા મળે, આ મળે, તે મળે, અને જે ઈચ્છા હતી એ અત્યારે છે. શું કહે? સૂર્યભાઈ ઉગતો અને આથમ તો બે હરકા દેખાય, પણ ઉગતો ને આથમ તો સમજવું છે. શું કહે? એટલે આ વાત કરીને મારે મારું ચાલુ રાખવું છે, બીજું કઈ નથી. એટલે આ પ્રશ્ન અહંકારે કરીને થયો કે અંબાલાલ મુરજીભાઈ પટેલે આમ કરેલું એટલે એનું શું થઈ જશે, એટલે મારું ચાલુ રાખવું એમ. એટલે આ પ્રશ્ન એટલા માટે જ હતો, પણ હું એમ કઉં છું કે મારી વાત કરીએ, દાખલા તરીકે અહિયાંથી હવે ડખા બંધ થયા, થોડા ઘણા ઓછા થયા, ધીમે ધીમે નિર્મૂળ થશે, પણ જે પહેલાના છે ડખા, હું અત્યારે 22 વર્ષ થયો ત્યાં સુધી હું તો એને કરી આપી શ્રસ્ત કરે. તારે મને આવીને કહેવાનું, તારે તું ના કરીશ, નહીં યાદ ના કરીશ, એમાં હેતી રીતિ હોય બાવી ગયા. શું કહ્યું? એટલે તારે મને આવીને કહેવાનું 22 વર્ષ સુધી તમને કરી આવું, ચાલ એ પછી હું કરી આપીશ. તું આગળ વધ ને, પાછળ ના દઈશ, બેક ના મારીશ, નહીં તો એ રેસીડી મારી નાખશે લોકોને. શું કહ્યું? મોડે થોડું કેવાય એટલું કે સાધન રૂપરેખા પૂછાય કલાક થી નહીં સમજો ને, તું ના એમાં વાત કરીશ, મને તો વાત પડી જશે નહીં. તું આગળ વધારે પ્રયત્ન રાખ, પાછું જોવાનું છોડી દે. એટલે ચાર્જ થયેલી ઈચ્છાઓ રૂપક માં આવ્યા સિવાય ડિસ્ચાર્જ થઈ શકે છે એમ ને? એ બધું હું કરી આપીશ તને. તારે મારે માથેલું છું, તારે મેં આગળ વધાવે, આ તો બેક મારી જઈશ. ધ્રીને આગળ વધતા છે ને, આ પ્રજ્ઞા શક્તિ તને બારે આગળની જગ્યા આપી. આમાં તો તે અંત કરી જરૂર નથી. શું એ તને સમજાય? બુદ્ધિ તમને છે જ નહીં તો ચાલે છે ને બરોબર. શું ચાલતું? આપની પાસે તે દિવસે પ્રશ્નો બધા અધૂરા મૂકીને ગયો, પછી ભૂપેન્દ્રભાઈ અને જશવંતલાલ જોડે બેસીને બધા ઘોડો થઈ જાય. એટલે અમે તે દાડે બધા અમને કહ્યું, મેં કહ્યું અમુક કયો પ્રશ્ન અત્યારે ભોગવી કરવા જેવો, બીજો બધો વિકલ્પો હશે એમ. તારા સાથે હોતો આમ કઈ ખોલવાની છે નહીં કર્યું, વિકલ્પ રોજ ઉભા થાય બધા. ભગવંતી ની જે વાત કરે અને આપણે તો એમને કેવું ગેટ આઉટ કેવું, ગેટ આઉટ અહીં નહીં આવવાનું કહ્યું. દવાખાના બી ડાક્ટર છે ત્યાં 10 વાગે ચાલુ થશે ત્યાં સુધી દવાખાના બંધ ઉભા બેઠા હોય ત્યાં લોકો નહીં. એમ તો 2 લાખ પૂછે જાય બિચારા, એ તો અમે એકલા જ આટલું છૂટું રાખીએ, કારણ કે અમને એમ લાગણી છે નોકરીઓ કરતો હોય હવામાં આવ્યો ત્યારે શું થાય, બપોર વિધિ કરવા ના આવ્યા ત્યારે કરીને જવા. બસ જવા છ મૂળ તત્વોના વિશેષ પરિણામ થી આ બધું ઉભું થયું, તો એ 6 મૂળ તત્વોનો કોઈ કરતા ખરો? કોઈનું કોઈ બાપો કરતા જ નહીં, જોવા કે દુનિયામાં આ દુનિયામાં હજુ અત્યારે કોઈ કરતા નહીં. અત્યારે જે કોઈ કરતા દેખાય છે એ મિકેનિકલ કરતા છે. શું છે ના? એટલે આ ચેતન તત્વ, સ્થિતિ સહાયક, ગતિ સહાયક, અત્યારે કોઈ કરતા નહીં તો પહેલો કયો હતો? કરતા કોઈ હતો નહીં, છે નહીં, થશે નહીં. મિકેનિકલ ચેતન છે તમે મારો સ્ટેજ પર, તમારા સ્ટેજ ઉપર રહીને સમજો છો ને? વિકલ્પ તમે મારો સ્ટેજ પણ તમારા સ્ટેજ ઉપર રહીને શું વિકલ્પો ના વિકલ્પો એને કહી દે જો વિકલ્પો જ વીતી છે, નિર્વિકલ્પ થયેલો કઈ બંધ થઈ ગઈ છે. આ બાબુ સાહેબ નિર્વિકલ્પ છે, કઈ કઈ જતું. તું અહિયાં સીધું પૂછ, જેટલું પૂછવું હોય તો આચાર જોવાનો નથી, એમની રાગદ્વેષ વિતરાગતા જોવાની. કલયુગ તો એટલો સારો છે કે 5 મિનિટમાં જ્ઞાન કરાવે. કલયુગ ની નિંદા કરવાની જરૂર નથી. કલયુગ નિંદા છે, કલયુગ બહુ સારો. હા, 1 કલાકમાં મોક્ષ જવાય. હા, અને તે એનું નામ જ વિકલ્પો. 80 સેકન્ડ થાય એવું નથી. આ વિજ્ઞાન એવું છે કે અસ્થિર અક્રમ વિજ્ઞાન અસ્થિર કરે નહીં, અસ્થિર હોય તેને સ્થિર કરે. એવું અસ્થિર હોય તેને સ્થિર કરે. અને તું છતાં પોતાની દ્રષ્ટિ લઈ બેઠો કે દાદા વર્ષી દે છે, કે એનો તું વિરોધી થયો. આ ના હોવું જોઈએ, તે વિરોધી થયો. આ હું શું કહું છું કે અહીં કોઈ પણ વસ્તુની આરાધના ન કરો, તેનો વધો નથી. પણ છે જ આરાધના કરશો, ભયંકરમાં ભયંકર જોખમ છે. શું છે જોખમ? જોખમ એટલે મનુષ્ય પણ નહીં રહે, હાવ મેન્ટલ થઈ જશે. શું કહે? અડધા મેન્ટલ તો એક બે થયા છે. તે મેં એને છૂટા કર્યા. તમને તમારો હિતકારી નથી અહીંયા આગળ, માટે તમારા હિતના માટે તમારા યોગ્ય અમને મળતું નથી, પણ તારા હિત જોવે છે. શું સમજ પડે ને? આવું કઈક તો કઈક હોવું છે ને. ત્યાં કહ્યું કે દાદા ભગવાન સિંહ વિકાર અમે ત્યાં જ રહે. આ છે તે હિન્દુસ્તાન ના ભાગ છે કે આ છે તે પાકિસ્તાન ભાગ છે? આપણે ના સમજે પાકિસ્તાન બહુ અવગમ થઈ રહી છે. એવું હવે સમજાયું છે કે આ જે ઉછાળા મારતો હતો એ વિશેષતા પુરવાર કરવા માંગતો હતો. જે પૂછવા માંગતો હતો એ હું ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ નો માણસ છું એવું પુરવાર કરવા મસ્તો હતો. એવું હવે બેઠું છે. છેલ્લા 3-1 દિવસમાં એવું સારી રીતે બેઠું, એટલે હવે એને જોઈ શકાય છે કે આ ઉછળ્યું. તમે મને સામે કરીને બોલાવ્યો એ પણ અંદર થી ઉછળ્યું કે જોયું મારી વિશેષતા પુરવાર થઈ. હવે જો સીધું પાણી મળે તો આ લાઈન, અવરું પાણી મળે તો લાઈન. કારણ શક્તિ બે બાજુ વહી જાય, કેવી તેમાં ઊંધુ બાજુ જવાની વધારે. કારણ કે તારું ઉપદેશો બધા ઊંધા ને, દાદા. એ આજે ફ્લેશિસ મારે છે, શુદ્ધાત્મ પદ ના ફ્લેશિસ મારે છે, વચ્ચે ઓબ્સ્ટેકલ્સ ખૂબ છે, એટલે વારંવાર એ વિસરાઈ જાય છે. શુદ્ધાત્મા છું એ પદ છે એના, હું શુદ્ધાત્મા છું એ પદ છે એના વારંવાર ફ્લેશિસ મારે છે, પણ પાછા વચ્ચે ઓબ્સ્ટેકલ્સ આવે છે એટલે વિસરાઈ જાય છે. વિસરાય જ નહીં, પણ આ તારું બધું મગજ નું ઠેકાણ નહીં. દાદા રા ભગવાન કેમ બોલે છે? એટલું બધું જોખમ બોલ્યું. આ તો બધું સારું થોડું પ્રક્યું છે એટલે સારું. માટાના દાખલા આપો ને, બસ જેથી આવ્યો દાખલા આપો એને સાંભળે. અહીનો એક અક્ષરે ના બોલું ને તારે તારે અહીં પહોંચ્યું. અહીનું કશું બોલે નહીં, ક્રમિક બુદ્ધિ ના કરીશ. ભયંકર જોખમ છે, પહેલે જ કઈ દઉં. શું કહું? કારણ કે ખુદ ભગવાન હાજર થયેલા છે, સૌ લોક નો નાથ હાજર થયેલો છે. પછી તમે ખબર કે શું ખબર છે, ખુદ ભગવાન ચૌદ લોકો માં તે દાદા ભગવાન હું નથી, તે મને વસ્ત થયેલા. શું છે, હું ભગવાન નથી, હું તો એમનો ઉલટું દાદા ભગવાન નથી. એનો તો જોખમ બાળક મરમત કરી નાખું મારા માટે તો એ કરો તેનો જોખમ ઓછું આવે, પણ પેલું બહુ જોખમ આવું ઊંધે થી ઉઠતી છે નહી. આવું દર્શન ટાઈમ આપવાનું રાખો જેને જે પડવાનો હોય, એ જે પડવાનો હોય એ કાપે. ધંધો આવો પડે તો આદાર આધાર ને આદાર આમ ભાઈ બેઠા રહી હું પોતાની જાતનું સુઈ ના દાદા. આપણે બધો ઉપકાર કર્યો છે કે હું એવું કોઈ શીખાય છે એટલે કરે છે, જોડે આવશે એટલું જેલું કરશે. દુનિયા બીજું થાય જવાનું હું લોકો ને શું કહું છું, આ નાણું બધું ગટર મટાવવાનું તરત લઈ જવાય માટે કઈ થોડું કઈ ઓવરડ્રાફ્ટ કઢાવી લેજે, ઊંડી બધી લગતો હશે આલી એટલું આવ્યું. શું કહ્યું ખબર ને, અને આલી ને હાલે ખરો 2 લાખ રૂપિયા નું આપે, શું કરે આખી જિંદગી માં થઈને, પણ આખી જિંદગી પાછા લોક પૂછે શું શું હાલ્યું આજી માણસો ને બધા જમાયા, અમને કપડા લઈ આવ્યા, અમને નોતા લઈ આવ્યા, પાછા લોકોને કહી દે એટલે કે એટલે 50% પાછા અહી વટાઈ ખાધા, 2 લાખ માંથી 1 લાખ ની કીર્તિ થઈ ગયા. શું થઈ ગયા, વેચી ને કીર્તિ લીધી. શું કહ્યું, 1 લાખ ને વેચી હપ્તો વેચી ને કીર્તિ લીધી. શું લીધું, એટલે હું આ કીર્તિ લીધા 2 લાખ જોડે લઈ જવાનું, આ પછી 1 લાખ જ જોડે આવશે. કીર્તિ 2 ખરા વેચી ને ના લે, કીર્તિ લે 1 રૂપિયા કીર્તિ લે. કેમ બોલતા હિન્દુસ્તાન માંથી અત્યારની જે પરિસ્થિતિ છે, કરપ્શન અને જે અસહ્ય જનતા મને ત્રાસી ગઈ છે, એમાંથી મુક્તિ ક્યારે મળશે? અત્યારે આ હિન્દુસ્તાની જે સ્થિતિ છે, આ કરપ્શન છે, આ બધું છે, એનાથી છે તો લોકો ત્રાસી ગયા છે, તો એનાથી મુક્તિ ક્યારે મળશે? આ કરપ્શન ને આ બધું જે ભ્રષ્ટાચાર બધું હિન્દુસ્તાનમાં થઈ રહ્યો છે, એનાથી લોકો ત્રાસી ગયા છે, તો એમાંથી એમનો ક્યારે છુટકારો થશે? છુટકારો ચાલી રહી છે, હવે અમલ થયો, થવાનો બાકી રહ્યો છે. જજમેન્ટ તો કેદારનું આવી ગયું છે, હવે અમલ કરવાનો થાય તો 10 વર્ષ માં બધો અમલ પૂરો થઈ રહેશે. શું બધું ને હવે અમલ જોયા કરો, શું અમલ થાય છે? કોર્ટ નો અમલ થઈ રહ્યો થાય છુટકારાનો. એવા છૂટા થશે ખરેખર મુક્ત માં ભરશે. શું કહ્યું? આપે હમણાં જે કીર્તિ ની વાત કરી, ખરી રીતે કોઈ પણ દાન જાહેર ન કરવું એ બરાબર છે, પણ સાથે સાથે બીજાને પ્રેરણા મળે માટે એ વસ્તુ કરવાની ફરજિયાત જરૂર પડે છે, અને બીજાઓ એનો દાખલો લઈ અને વધારે સારા કામ કરી શકે એનો હેતુ એની પછવાડી એ હોય છે. એ આપને ઠીક નથી લાગતું? આપે હમણાં વાત કરી કે જે દાન કરે એ જાહેર કરે તો એનું એને પેલું કીર્તિ મળી જાય છે, પણ કે છે કે આ વસ્તુ જો જાહેર કરે તો બીજા લોકોને ખબર પડે ને એ પ્રેરણા એમાંથી લે અને એથી પણ સારા કાર્યો કરે, તો આ વસ્તુ આપણે બરાબર નથી લાગતી? હા એ બરોબર છે તમારું કહું. જાહેર થતું હોય તો વધુ નથી, આપણી મનમાં જાહેર થતું હોય પણ મનમાં કીર્તિ ની ભાવના, આપણે ભૂખ ના હોય એ જોઈ લેવું કે આપણને ભૂખ છે કે નહીં. અને પેલો જાહેર ના થતું હોય એ પેલો હંકોરી હંકોરી કરાવડે. શું કરાવડે? ભૂખવાર હતો. તમે હા કે છે થર્મોમીટર જેવો કેવો છે? આત્મા ભૂત થર્મોમીટર જેવો. તમારો પ્રશ્ન બરોબર છે, ભૂખ છે કે નહીં એ જોઈ લઈએ. અને હોય તો આજથી હવે ત્યારથી તમારે તમારે એ ભાવ દુશ્મન ભાવ છે માટે એનું શું તો મૂકવો? શું કહ્યું? સમજ્યું ને? સ્વાભાવિક રીતે કહ્યું ના માણસો સંસારથી બહુ દાઢેલા છે, એટલે સંસારથી બહુ તપાયમાન થયેલા છે, તપાયમાન થયેલા છે, એટલે તે જ બધી આવી લાલચો હોય. શું હોય? મીઠાશ ચાખવાની હોય તો આપણે કહી દેવું કે હવે જરૂર નથી, આમાં ફાયદો નથી, પછી તો મેરેજ કરાય તો વાંધો નથી. સમજ પડે ને? સત્તાયમાન જીવો માછના અંતર પડે એમ તરફડી રહ્યું છે આખું જગત. માછના બહાર નાખે ને જે તરફડા તેમાં સાધુ સન્યાસી આચાર્ય બધું અમારી ક્યાં જાય? એક જુદી ક્વોલિટી છે, એક જ ક્વોલિટી બધી. સાચા જ્ઞાની હોય જયારે ગ્રહ કોઈ હોય તે સાચા ફળો છે, એટલા બાકી રહે, બાકી બીજું કોઈ અમારી તૂટી શું કરો ના. ચલો બાર માં જાય કરો તો બહુ કર્મચક્ષુ વાપરવા જેવા નથી. શું કહ્યું? બરોબર ને? કર્મચક્ષુ અમારા સ્થિર હોય આમ ના. શું કહ્યું? ઇન્દ્રિયો ફજે ત્યાં કરે. શું કરે? રઘવાયો કરે. સાતરા માં રહીશ નઈ પેલા હેરમોર વાળો છે ને, એ તો ખાવાની હોટાને હેરમોર કે છે. મારું હેરમોર નું છે અહીંયા આગળ તારું પણ શું ધંધો હતા કે મારે આઈસ્ક્રીમ એવું બધું એને પગલા કરવા પગલા કરવા કે છે. બે મીટર રસ્તો છે, ત્યારે શરીર સારું હતું. ચાલો આવું બે પાછળ ના કરું હું તો કશું લેતો નથી, બીજું અમારી ખોરાક આપત વાનગી વાનગી કઈ જાતની આપત પંજાબી ડીશ ખાવા થોડું લેવા મારે બધા આવ્યા એમને બધા ટેસ્ટ પડે પણ મને થોડું મેં થોડું અરે એના મનમાં સમાન થયું શ્રી માર દાદા ભગવાન આવી ગયા એના પગલા પડ્યા હે એના પગલા પડ્યા એ ભાવના છે ભાવના છે કારણ કે અમારો જેવા પગ પડે એને તીર્થ બની ગઈ શાસ્ત્રકારો શું કહ્યું માલિક નથી, મન ના માલિક નથી, વાણી ના માલિક નથી, એ જ્યાં ફરે ત્યાં તીર્થ ભૂમિ છે. શું કહે તારે ડાકોર માં કેટલી પધરામણી કરી? 8-9 જગ્યાએ થી. કિંમત બધા હાથું બાર લીધું, કિંમત થઈ ગયા દાદા થોડીક ગામડી વધારે થશે બેસે નહીં, અમને હાથું બોલ લીધું વાંચી દો બાર કિંમતી કોઈ અમને બિચાર માર્યું નાખી પડે અમને જઈ શકે અમને સારું લાગ્યું પોળ ના પાડો ને પોળ પાડો તો બાયો ગયો થઈ જાય જઈએ બધે પેલું પાર મારે તમે આપણે ટાઈમ થયો કે છે નાગમતું હોય ને માણસ એટલે એમ કે નાગમતું હોય ને નાગમતું હશે લાંબુ કાને રમતું હોય એટલું જ થાય, બીજું ના થાય. દવા બધી બધા ગમતી આવશે કે ઠંડા છે આવું દેખાવા ગમતી છે ઠીક કારણ ઠીક ના આવી છે ને એની ગાડી ગમી કરાવે ના ગમતું કાઢી નાખ્યું હોય મને પૂછા આપણે માલિક છું ભણવાની ના ગમે લોકો મીઠાઈ મજા ચાર માં નીકળવાનું ગમતું જ જોઉં તો બધા બધા ના આવું કે બધા ઉતાર મને નથી ગમતું મને ત્યાં સવારે ઉઠવાનું ગમતું જ નથી કોઈને ના ચાલે હું બોલ બોલ કરું છું સાહેબ, ના ગમતું કશું હોય કઈ રીતે તમને ગમશે ના ગમતું બોલતો બધું ગમતી કીધા કેટલી દિન ના ગમતી કરવી પડતી કરવી પડતી નવસારી જવાનું ગમે નહી, ઘેર જવાનું ગમે નહી. તમારે એમાં બધે છે બધું આવું ખરો બહુ ક્યારે જવું તો જોઈએ ને, બહુ વાર ક્યારે જવું તો જોઈએ એવું તારે. ના ભાઈ આ નહીં તો આમાં ખોટું શું પણ છે એ કરેક્ટ છે ના એ કરેક્ટ છે તમે બોલાવે નહીં મને મને બોલાવે નહીં બોલે તેને બોલાવે ને કંડાઈ જાય ને શું કે જવા દે ને મનમાં જરા લોકાય મને નતું ગમતું. મને નતું ગમતું આ બોલવાનું દલાલ ઉભા ના આસિમ જે કારો હું અંદર જઈને બેસી ગઈ હતી. રામ રામ બોલ્યા દેવ બોલાવ્યા છે એવું કેટલાક લોકો એવું સમજાય ને કે સમજો લોકો એટલે નથી એવું કેશ બેંક એવું નહીં પછી બહુ થાય ને એટલે કંટાળો આવવા માંડે નહોતું ગમતું એવું નહીં પણ કંટાળો આવતો હતો પછી કોને પણ કંટાળો મને હવે આપણને કંટાળો આવતો મન કા ચલતા ત્યાં જ વિધે નહી કરી હા વેલી કરી ના ગમતું ગમતું એવું કશું રહ્યું નથી આમ કોઈ ચીજ નહીં મોટા ભાગે નહીં ભાઈ થોડું ઘણું હશે મોટા ભાગે નહીં થોડું ઘણું આ વ્યવહાર પૂછતું હોય બીજું કઈ નહીં ના ગમતી હોય તો પછી ના ગમતું એમ દયા ખામે જવું કે આગળ ગયા છે પાસે મારે તો જવું પડે એને કઈ ના ગમતું કહેવાય ના એવું ના ગમતું જેવું નથી ના ગમતું સારી દાદા ના ગમતું કહી લેવું પડે નથી ગમતું ના અક્કલ નથી એટલે પછી દવા કરે જવું છે દવાથી આવતા છે આગળ ખેંચે પાછળ મારે તારે જાય ત્યારે તો પોતરી જાન તારો માનો ના ગમતું હોય એ પછી કરીએ તો પેલું બલિયાર આવવાની ને ના ગમતું શું બચ્યા છે માર ખાઈ લઈ જાય એ તમારે કરવું પડે એટલે ભેંસ દાખલા તો તમે કેટલા માણસો ભરી ગયા આવે એમને જ્યાં જવું કરે પછી નાગમતું રાખે એક બાજુ ક્યાં પાસે મારે એવું નાગમતું રહી નાખી એના કરતા ભાઈ મને ગમે છે મારે નહીં ક્યાં છે વાત સાચી છે પણ એવું એકદમ જાય કેવી રીતે ગાતલો મેં ખેંચેર માર પડશે એટલે એવું પછી બંધ થશે ભેંસ ની કઈ જાય છે એકદમ ભેંસ છે માણસ જ જાય ભરતભાઈ કે છે કે આટલું બધું આપની સાથે રહ્યા છતાં આવું કેમ રહ્યું આપે આટલું બધું કહ્યું છતાં જતું કેમ નથી આ ના જાય તો જવા દો ને મારે જતું નથી મને ગમતું જ નથી એટલે ગમતું નહીં બોલ્યા તમે જવા દો કે મને ગમે છે એમ કે બોલે જાય ગમતું નથી કરી દે ના ગમતું એવું થોડું કે ગમે છે ગમે છે કે ભાગવા મળે ને ના ગમતું તો એવું કેવું ગમે છે એટલે ગમે છે એવું નથી સાયકલ એટલે થઈ ગયું ખરાબ થઈ ગયું રાવસી ને જમીન રાવસી દાખલો નતો હતો આજે પણ જમીન લાવસી ખાતે લાવસી મન તો ચાલા દયા કરે ના તો આ નહી આમ અમે ચાલા દઈએ ને વ્યવસ્થિત રીતે કરે શું કરે સારું વાર ચાલે છે એક બાજુ મન ભૂવો પાડ્યા કરે કે આ નથી ગમતું નથી ગમતું એમ એની વેલ્યુ છે એ નાની અંદર જાતિ છે એ થોડી જાતિ નથી ઉતરી જતી એની ઉમાને વાત જ છે માની બેન ની ઊંધું નીકળી રાજી કૃષ્ણ ગમે છે એમ કહેતા તો માર ના પડે માર ના પડે તો ખેંચે ખેંચે અને ધનીએ કહેતા કે ના ભેંસ દઈ જાય ગાડી ને ભેંસ કેટલા કર્યા એટલે મન એ બધું સમજી જાય આપણું તો માનતા નથી આપડે દિશા મતલબ આપડે બીજે કામ થયા ત્યારે કે એનું અપમાન થાય એટલે બઉ સારું મનુ માને છે મનતા ચલતા ચલે સાકાર સર્વ છે.